मंगलाचरण से आरंभ करेंगे। चिंता संतान हंतारो यत्पादांजलिर्नवः स्वीयानां निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कदाहृदि। चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। दरिद्र छे लाइट नो कई सोल्यूशन काढ़ू आम बढ़ो सेट थी श्री महाप्रभु जी का षोडश ग्रंथों पुष्टि मार्ग में अपने वल्लभ गीता ना रूप में अपने रखी छे। गोंडल में षोडश ग्रंथ प्रवचन माला ना अंतर्गत सिद्धांत रहस्य चतुश्लोकी कृष्णाश्रय भक्ति वर्गनी बीजा क्या ग्रंथों विवेक देश आटला ग्रंथों अत्यार सुधी में लई शकाया छे। आना पहला कदाच मैं बात कही हे कि महाप्रभुजी उपदेशों में षोडश ग्रंथ ना अंतर्गत કેટલાક ગ્રંથો ભક્તિ માર્ગના બાહ્ય પાસાઓને સંબંધિત છે, કેટલાક ભક્તિ માર્ગના અંતરંગ પક્ષોને સંબંધિત ગ્રંથો છે, કેટલાક ગ્રંથો ભક્તિ માર્ગની ફળ સંબંધી છે અને કેટલાક ગ્રંથો કોઈ વિશેષ કક્ષામાં ન મૂકી શકાય એવા પરંતુ યોગ્યતા કે અધિકારનો નિર્ણય કરી આપનારા ગ્રંથો છે। શ્રી મહાપ્રભુજીએ મુખ્ય રૂપથી બે સાધના પદ્ધતિ દૈવી જીવોને ઉદ્ધારાર્થે પ્રકટ કરી છે। એક તો પુષ્ટિ ભક્તિ માર્ગ અને બીજો છે પુષ્ટિ પ્રપત્તિ કે શરણાગતિનો માર્ગ। ભક્તિ માર્ગની અંદર પણ ફરીથી બે પ્રકાર છે, થોડી વાર પછી એ થઈ જશે સામે અને બંધ કરી દો તો બંધ કરી દો આને તો એ લોકોને આવવું હોય પાછળથી જ આવે, હા તો અહીંયાથી કોઈને વિક્ષેપ ન થાય, બંધ જ કરી દેવાનું. ભક્તિ માર્ગમાં એક રૂપ ભજન અને બીજું નામ ભજન, આ મુખ્ય બે પ્રકાર છે. એટલે રૂપ ભજન એટલે ભગવત સ્વરૂપ, આપણે જેમ પ્રભુને ઘરે પધરાવી અને ઠાકોરજીની સેવા કરીએ છીએ, એક રૂપ ભજનનો પ્રકાર છે. રૂપ ભજન બે પ્રકારે શ્રી મહાપ્રભુજીએ ઉપદેશ્યું છે. એક તો રૂપનું આંતર ભજન અને એક ભગવત સ્વરૂપનું બાહ્ય ભજન. આનું કારણ મુખ્ય એ છે કે નવધા ભક્તિમાના શ્રવણ કીર્તન સ્મરણ આ ત્રણ ભક્તિના પ્રકારો એવા છે કે જેના અંદર ભગવત સ્વરૂપ આપણા સન્મુખ ન પણ હોય તો પણ શ્રવણ કીર્તન સ્મરણ તો કોઈ ભક્ત પોતાના આરાધ્યનું કરી જ શકે છે. એટલે જે નામ ભજનનો પ્રકાર છે એ શ્રવણ કીર્તન અને સ્મરણનો છે. રૂપ ભજનની અંદર શ્રી મહાપ્રભુજી ફરીથી બે પ્રકાર આપણને સમજાવે છે, એક ભગવત સ્વરૂપનું બાહ્ય ભજન અને એક ભગવત સ્વરૂપનું આંતર ભજન. બાહ્ય ભજન તો બહુ પ્રસિદ્ધ છે, આપણે જાણીએ છીએ કે પ્રભુની સેવા નવધા ભક્તિના અંતર્ગત જો આપણે વિચાર કરીએ તો અર્ચન ભક્તિ, વંદન ભક્તિ અને પાદ સેવન ભક્તિ, આ ભક્તિના જે ત્રણ પ્રકારો છે એ ભગવત સ્વરૂપ ન હોય તો શક્ય નથી બની શકતા. એટલે કોનું અર્ચન કરવું, કોને વંદન કરવા, કોનું પાદ સેવન કરવું, ભગવત સ્વરૂપ જો સન્મુખ બિરાજતા હોય તો એમનું અર્ચન વંદન કે પાદ સેવન કરી શકાય છે. એટલે નવધા ભક્તિના અર્ચન વંદન અને પાદ સેવન જે પ્રકારો છે એ ભગવત સ્વરૂપ સાપેક્ષ છે. સ્વરૂપ હોય તો આ ભક્તિના પ્રકારો શક્ય બને, નહીં તો ન બને. પરંતુ દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન આ જે ત્રણ ભક્તિ છે, એટલે છેલ્લી ત્રણ ભક્તિ નવધા ભક્તિમાંની, એના માટે એ જરૂરી નથી કે ભગવત સ્વરૂપ આપણા સન્મુખ બિરાજતું હોય. હૃદયની અંદર પણ આપણા ભાવાત્મક પ્રભુ બિરાજે છે. તો કોઈ ભક્ત જેને એવું સૌભાગ્ય ન મળ્યું હોય કે પોતાના ઘરમાં પ્રભુને પધરાવી અને એમનું અર્ચન વંદન પાદ સેવન કરતાં કરતાં સાથે સાથે દાસ્ય ભાવ, સખ્ય ભાવ કે આત્મનિવેદનની ભાવનાને પણ એમાં એને અર્પિત કરે કે એમાં યોજિત કરે, પરંતુ એના હૃદયમાં જો પ્રભુ પ્રત્યે ભાવના છે તો ભગવત સ્વરૂપ વિના પણ એ પોતાના દાસ્ય ભાવને કે પ્રભુ પ્રત્યેના સખ્ય ભાવને કે આત્મનિવેદનના ભાવને ભાવનાની પ્રણાલીથી ઓર વધારી અને એને પ્રેમાશક્તિ વ્યસનરૂપી જે ભક્તિની ઉચ્ચતર અવસ્થાઓ છે ત્યાં સુધી પહોંચાડી શકે છે. એટલે આ નિરૂપણ કરવાનો આશય એ છે કે અહીંયા આપણે ષોડશ ગ્રંથમાંના જે ગ્રંથો ઉપર વિચાર કર્યો છે અત્યાર સુધી, એમાંના સિદ્ધાંત રહસ્ય ચતુશ્લોકી અને બીજો કયો ગ્રંથ હતો, ભક્તિવર્ધિની. આ ગ્રંથો એવા છે કે જે ભગવત સ્વરૂપના ભક્તિ માર્ગના જે બાહ્ય પક્ષો છે એને એના સંબંધિત સિદ્ધાંતોનું નિરૂપણ કરનારા છે. કેટલાક ગ્રંથો ભક્તિ માર્ગના અંતરંગ પક્ષના વિષયમાં છે, એટલે ભાવનાત્મક પક્ષના વિષયમાં છે, જેમ વિવેક ધૈર્યાશ્રય, અંતઃકરણ પ્રબોધ, નવરત્ન. આ એવા ગ્રંથો છે કે જેમાં ભક્તિ માર્ગના અંતરંગ પક્ષો એટલે ભાવના અથવા સખ્ય ભાવ, દાસ્ય ભાવ કે આત્મનિવેદનનો ભાવ છે, એ ભાવ સંબંધી ગ્રંથો છે અને એના સંબંધિત સિદ્ધાંતો, એમાં આવતી અડચણ, એ સાધનામાં આવતી અડચણો, એનું નિરાકરણ, આ બધા વિષયો શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથોમાં નિરૂપિત કર્યા છે. અહીંયા આપણે જે ગ્રંથ અત્યારે લેવા જઈ રહ્યા છીએ, પુષ્ટિ પ્રવાહ મર્યાદા, એ ગ્રંથ એક અલગ જ પ્રકારનો છે. અલગ એ અર્થમાં કે અહીંયા શ્રી મહાપ્રભુજી કોઈ કર્તવ્ય આપણને નથી બતાવી રહ્યા. જેમ ચતુશ્લોકીમાં એમ આજ્ઞા કરી કે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ, અથવા સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં એમ આજ્ઞા કરી કે અસમર્પિત વસ્તુનામ તસ્માત વર્જનમાચરે. તો આ ગ્રંથોમાં તો બહુ સ્પષ્ટ રૂપમાં આદેશો છે કે આમ કરવું, આમ નહીં કરવું, આમ કરવું. પુષ્ટિપ્રભા મર્યાદા ભેદ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીનો આદેશ આપણને મળવો મુશ્કેલ છે, કેમ કે અહીંયા શ્રી મહાપ્રભુજી કોઈ કર્તવ્યનું નિર્ધારણ નથી કરવા જઈ રહ્યા. અહીંયા તો આપ કેવળ એટલું બતાવે છે કે જેટલા પણ શાસ્ત્રમાં કર્તવ્યો નિરૂપિત થયેલા છે, ભક્તિમાર્ગ સંબંધી જેટલા પણ કર્તવ્યોનું નિરૂપણ શાસ્ત્રમાં થયેલું છે, એ કોના માટે છે? આ જ અહીંયા મુખ્ય વિચારે બને છે. નિરૂપણ બંને રીતે શક્ય બને. એક વખત વ્યક્તિને એના સ્વરૂપનું જ્ઞાન કરાવીને એના પછી એને ઉપદેશ આપવામાં આવે, એક આ શૈલી હોઈ શકે. અને બીજી શૈલી એવી હોઈ શકે કે ઘણા બધા કર્તવ્યો છે એ મનુષ્ય વાંચે, સાંભળે, શીખે, કંઈક અનુસરતો પણ થાય, અને પછી એને એ વાત સમજાવવામાં આવે કે આમાંથી આટલું તારા માટે છે, આટલું તારા માટે નથી, આ બીજા કોઈ વ્યક્તિ માટે છે. વ્યવહાર છે એ આ રીતે બંને રીતે થતો હોય છે. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીને આપણે સ્કૂલમાં દાખલ કરીએ ત્યારે રજીસ્ટ્રાર પાસે જાય, એનું રજીસ્ટ્રેશન કે એડમિશન છે એની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યારે એને એટલું કહી દેવામાં આવે કે તને આ ધોરણમાં પ્રવેશ આપવામાં આવ્યો છે આ સ્કૂલમાં. સ્કૂલમાં એને પ્રવેશ આપી દીધા પછી જ્યારે એ સ્કૂલ ઉગડે અને જાય તે વખતે એના પહેલા પણ કેટલાક નીતિ નિયમો સ્કૂલના એને જે એડમિશન ફોર્મ હોય છે એમાં વાંચવામાં આવે છે કે ભાઈ આ સ્કૂલ છે એના આ નિયમો છે અને આ નિયમને હું વફાદાર રહીશ એમ કહી અને એના હસ્તાક્ષર છે એમાં લેવામાં આવે. અને જ્યારે સ્કૂલ ખુલે ત્યારે વિદ્યાર્થી સ્કૂલમાં જાય છે ત્યારે એને પહેલે દિવસે કયા ક્લાસમાં જવું, કઈ બેન્ચ પર બેસવું, આ વિષય એડમિશન વખતે નક્કી કરવામાં નથી આવ્યો હતો. એ ત્યાં જાય તે વખતે એને એ વાત સમજ પડશે કે ભાઈ આ વર્ગ છે, પાંચમું ધોરણ છે, એની અંદર ક ખ ગ એમ ત્રણ ક્લાસ છે, એમાંથી મારો ક ક્લાસ છે એની અંદર મારે આ સીટ નંબર ઉપર બેસવાનું છે. તે દિવસથી એનું સ્થાન નિશ્ચિત થઈ જાય અને એ નિશ્ચિત થયેલું જે સ્થાન છે એ પછી આખા વર્ષ દરમિયાન એ કાયમ રહે છે, એમાં કોઈ પરિવર્તન નથી થતું. એમ શાસ્ત્ર આપણને ઢગલાબંધ કર્તવ્યો બતાવે છે. તમને એક દાખલો આપું કે ભારતનું સંવિધાન એમ કહેવામાં આવે છે કે વિશ્વનું મોટામાં મોટું લિખિત સંવિધાન છે, આપણું જે બંધારણ કહેવાય, જેનાથી આખા દેશનું તંત્ર ચાલે છે. એ બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે, એટલા બધા પુસ્તકો છે એના લખાયેલા, એટલી બધી કલમો, પેટા કલમો, એના દરેક નિયમોના સાથે જોડાયેલી દંડ સંહિતા કે જો આ નિયમનું પાલન ન કરવામાં આવે તો આ દંડ મળે વગેરે વગેરે, એ બધું ભેગું કરો તો દુનિયાના કોઈ દેશ પાસે એટલું મોટું બંધારણ નથી. હવે આપણે જ્યારે જન્મીએ છીએ ભારતની અંદર, તે વખતે આ દેશની ભૂમિ ઉપર જન્મનારો કોઈ પણ વ્યક્તિ ભારતનો નાગરિક તો ગણાશે. એ નાનો બાળક છે એ જે દિવસે એને જન્મનું પ્રમાણપત્ર મળ્યું તે વખતથી ભારતનો નાગરિક તરીકે એ સ્થાપિત થઈ ગયો. એને એક વખત આપણે લાઇબ્રેરીમાં લઈને જઈએ બાળકને, નાનાને જન્મ્યો હોય એને, અને એને એમ કહેવામાં આવે કે જો આ દેશમાં જો તારે રહેવું છે તો આટલા લાખ પૃષ્ઠો કે કરોડ પૃષ્ઠોનું તારા માટે એક બંધારણ છે, જે બંધારણના અનુસાર તારે અહીંયા રહેવાનું છે. બાળકની વાત છોડો, આજે આપણે જઈએ તો પણ હેપતાઈ જઈએ કે જો આપણે આ દેશમાં રહેવું હોય અને આટલા કાનૂન જાણીએ તો આ દેશમાં આપણે રહી શકીએ, તો આપણે પણ હેપતાઈ જઈએ. કેમકે કાનૂનનું સ્વરૂપ એટલું છે, ભારત દેશની વિવિધતા એટલી છે, વિચિત્રતા એટલી છે, એને કારણે એના બંધારણનું સ્વરૂપ પણ મોટું થતું ગયું અને થતાં થતાં હવે એવી સ્થિતિ થઈ કે એક માણસ પોતાના જન્મમાં આયુષ્ય આખું પોતાનું ખતમ કરે તો પણ એ બંધારણને પહેલેથી છેલ્લે સુધી વાંચી ન શકે, સમજવાની અને અનુસરવાની વાત તો બહુ છેટી રહી. તો કર્તવ્યનું સ્વરૂપ એવું હોય છે, એમ શાસ્ત્રની અંદર પણ ઘણા બધા કર્તવ્યો આપણને શાસ્ત્ર બતાવે છે, પણ એમાંથી કોના માટે શું છે એનું નિર્ધારણ કેમ કરવું, આ એક જટિલ સમસ્યા થાય છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ છે એ શ્રી મહાપ્રભુજીએ આપણને એના ઉકેલના રૂપમાં આપ્યો છે. એટલે આ ગ્રંથનો મુખ્ય વિષય એ છે કે આ સૃષ્ટિની અંદર પ્રકટ થયેલા જે જીવાત્માઓ છે એ જીવાત્માઓના અંદર ભગવાને કોઈ જાતનું આયોજન વિચારેલું છે કે નહીં. જેમ ટોળું હોય જેનું કોઈ સેનાપતિ ન હોય, લીડર ન હોય, નેતા ન હોય, એમાં જે વ્યક્તિને જેમ ચાલવું હોય, જ્યાં ઉભવું હોય, જ્યાં નાચવું હોય, જ્યાં ખાવું હોય એ કરે છે, પૂરી અરાજકતા છે,